श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 20 श्री हरिना पुराणमय स्वरूप नु वर्णन तथा पद्म पुराण ने स्वर्ग खंड नु महात्म्य सूत जी कहे छे। हे ब्राह्मण, आ प्रमाणे संसार मा जेमनो महिमा समस्त लोकोनो उद्धार करनारो छे ते नाम रूपधारी परमेश्वर विष्णु नो एक विग्रह पुराण पण छे। पुराणोमां पद्म पुराणनું બહુ મહત્વ છે। બ્રહ્મ પુરાણ પહેલું બ્રહ્મ પુરાણ શ્રી હરિનું મસ્તક છે, બીજું પદ્મ પુરાણ હૃદય છે, ત્રીજું વિષ્ણુ પુરાણ તેમની જમણી ભુજા છે, ચોથું શિવપુરાણ એ મહેશ્વરની ડાબી ભુજા છે, પાંચમું શ્રીમદ ભાગવત અને ભગવાનની બે જંગાઓ છે, છઠ્ઠું નારદીય પુરાણ નાભી છે, સાત માર્કંડેય પુરાણ જમણું તથા અગ્નિપુરાણ ડાબું ચરણ છે, નવ ભવિષ્ય પુરાણ મહાત્મા શ્રી વિષ્ણુનું જમણું ઘૂંટણ છે, દસ બ્રહ્મ વૈવર્ત પુરાણને ડાબું ઘૂંટણ કહે છે, અગિયાર લિંગ પુરાણ જમણી અને વારાહ પુરાણ ડાબી ઘૂંટી એટલે ગુલ્પ છે, તેર સ્કંદ પુરાણ રૂવાટી તથા ચૌદ વામન પુરાણ ત્વચા છે, પંદર કુર્મ પુરાણને પીઠ તથા સોળ મત્સ્ય પુરાણને મેદા એટલે ચરબી કહેવાય છે, સત્તર ગરુડ પુરાણ મજ્જા છે અને અઢાર બ્રહ્માંડ પુરાણ અસ્થિ એટલે હાડકા કહે છે। આ પ્રમાણે પુરાણ વિગ્રહ ધારી શ્રી હરિનો આવિર્ભાવ થયો છે। એકમ પુરાણમ રૂપમ વે તત્ર પાદમ પરમ મહત બ્રાહ્મમ મૃધા હરેરેવ હૃદય પદ્મ સંગ્નકમ વૈષ્ણવમ દક્ષિણો બાહુ શૈવમ વામો મહેશિતુ ઉરુ ભાગવતમ પ્રોક્તમ નાભી શાન નારાદીકર નારદીયકમ માર્કંડેયમ ચ દક્ષિણા ધ્રીવર્મા યજ્ઞેય મુચ્યતે ભવિષ્યમ દક્ષિણો જાનુ વિષ્ણરો વિ મહાત્મનઃ બ્રહ્મ વૈવર્ત સંગ્નમ તુ વામ જાનુ રુ દાહુતઃ લિંગમ તુ ગુલ્ફકમ દક્ષમ વારાહમ વામ ગુલ્ફમ સ્કાંદમ પુરાણમ લોમાની ત્વગસ્ય વામનમ સ્મૃતમ કૌર્મમ પુષ્ઠમ સમાખ્યાતમ માત્સ્યમ મેદહ પ્રકીર્તયતે મજ્જાતુ ગારુડમ પ્રોક્તમ બ્રહ્માંડમસ્થિ ગીયતે એવ મેવાભવ વિષ્ણુ પુરાણાવયવો હરિહી 62મા અધ્યાયનો બીજો થી સાત શ્લોક સંખ્યા। તેમના હૃદય સ્થાનમાં પદ્મ પુરાણ છે, જેને સાંભળીને મનુષ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે। આ પદ્મ પુરાણ સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ છે। આના એક અધ્યાયનો પણ પાઠ કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। સ્વર્ગ ખંડનું શ્રવણ કરીને મહાપાપી મનુષ્ય પણ કાચળીમાંથી છૂટા પડેલા સર્પની જેમ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે। ગમે તેટલો મોટો દુરાચારી અને બધા ધર્મોથી બહિષ્કૃત કેમ ન હોય, સ્વર્ગ ખંડનું શ્રવણ કરીને તે પવિત્ર થઈ જાય છે, એમાં જરાય સંદેહ નથી। હે દ્વિજો, સમસ્ત પુરાણોને સાંભળીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે માત્ર પદ્મ પુરાણ સાંભળીને જ પ્રાપ્ત કરી લે છે। કેવો અદ્ભુત મહિમા છે! સંપૂર્ણ પદ્મ પુરાણ સાંભળવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ મનુષ્ય માત્ર સ્વર્ગ ખંડને સાંભળીને પ્રાપ્ત કરી લે છે। માઘ માસમાં મનુષ્ય દરરોજ પ્રયાગમાં સ્નાન કરીને જે પાપ મુક્ત થઈ જાય છે તે જ પ્રમાણે આ સ્વર્ગ ખંડના શ્રવણથી પણ તે પાપોથી છુટકારો મેળવી શકે છે। જે પુરુષે ભરી સભામાં આ સ્વર્ગ ખંડને સાંભળ્યો અને સંભળાવ્યો છે તેણે જાણે સંપૂર્ણ પૃથ્વીનું દાન આપી દીધું છે। નિરંતર ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કર્યો છે। સંપૂર્ણ વેદોનું અધ્યયન તથા તેમાં જણાવેલા જુદા જુદા પુણ્ય કર્મોનું અનુષ્ઠાન કરી લીધું છે। અનેક અધ્યાપકોને જીવિકા આપીને ભણાવવાના કાર્યમાં લગાવ્યા છે। ભયભીત મનુષ્યને અભયદાન આપ્યું છે। ગુણવાન જ્ઞાની તથા ધર્માત્મા પુરુષોને આદર કર્યો છે। બ્રાહ્મણો અને ગાયોને માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો છે। તાત્પર્ય એ છે કે સ્વર્ગ ખંડના શ્રવણથી ઉક્ત બધા શુભ કર્મોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે। સ્વર્ગ ખંડ નો પાઠ કરવાથી મનુષ્યને વિવિધ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે તથા તે તેજોમય શરીર ધારણ કરીને બ્રહ્મલોકમાં જઈને ત્યાં જ્ઞાન પામીને મોક્ષને પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાન મનુષ્ય ઉત્તમ પુરુષોની સાથે નિવાસ, ઉત્તમ તીર્થોમાં સ્નાન, ઉત્તમ વાર્તાલાપ તથા ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ કરે. સદ્ધિહિ સહ વસિદ્ધિમાન સતીર્થે સ્નાનમ આચરેત કુર્યા દેવ સદાલ આપમ સચ્ચાછસ્ત્રમ શૃણુયાન નરહ. 62મા અધ્યાયનો 24મો શ્લોક. તે શાસ્ત્રોમાં પદ્મ પુરાણ મહાશાસ્ત્ર છે. આ પુરાણ બધા વેદોનું ફળ આપનારું છે. એમાં પણ સ્વર્ગખંડ મહાન પુણ્ય ફળ આપનારો છે. ઓ સંસારના માનવો, મારી વાત સાંભળો. ગોવિંદને ભજો અને એકમાત્ર દેવેશ્વર વિષ્ણુને પ્રણામ કરો. જો કામનાના ઉત્કૃષ્ટ તરંગોને સુખપૂર્વક પાર કરવા ઈચ્છતા હો તો એકમાત્ર હરિનું નામ, એકમાત્ર હરિનામનું જેની ક્યાંય તુલના નથી, ઉચ્ચારણ કરો. અધ્યાય 20 સમાપ્ત. સ્વર્ગખંડ સમાપ્ત. અધ્યાય કુલ સંસ્કૃત ભાષાંતર પ્રમાણે 62 અધ્યાય, અનુવાદ પ્રમાણે 20 અધ્યાય, 21 અધ્યાય અનુવાદ પ્રમાણે 21 અધ્યાય પૂર્ણ થયા છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.